سورہ بینہ سورہ نمبر 98. بسم الله الرحمن الرحيم. لم يكن الذين كفروا من أهل الكتاب والمشركين منفكين حتى تأتيهم البينة. كتاب والاو ماتي جي ناستيك بني گيا چه انكار کرنا را بني گيا چه تيو تتھا مشركو مورتی پوجكو اللہ ني ذات ما شريك گناو ناراو પોતાની માન્યતાઓથી ડગ્યા નહીં જ્યાં સુધી કે તેમના પાસે ખુલ્લી દલીલ આવી, યાનિ કે અલ્લાહના તરફથી રસૂલ આવ્યા જે તેમને પવિત્રને પાકીઝા પાના પડીને સંભળાવતો હતો. رسول من الله يتلو صحفا مطهرة فيها كتب قيمة. જેમાં સાચા ફરમાનો સત્ય કથનો લખેલા હતા. વમા તફરકલ લદીના ઉતુલ કિતાબ ઇલ્લા મિન બાદ મા જાઅતહુમુલ બૈના. અને તે લોકો કે જેમને કિતાબ આપવામાં આવી હતી તેમણે મતભેદ કર્યો નહીં, પણ તેમની પાસે ખુલ્લી દલીલ આવી ગયા પછી કર્યો. وما أمروا إلا ليعبدوا الله مخلصين له الدين حنفاء ويقيموا الصلاة ويؤتوا الزكاة وذلك دين القيمة. અને તેમને બીજો કોઈ હુકમ આપવામાં આવ્યો ન હતો, પણ આ કે અલ્લાહને માટે ધર્મને નિખાલસ કરી, ખુલુસવાળો કરી, નિર્મળ કરી, તેની જ ઈબાદત કરે, તેને જ પૂજે ને જૂઠી માન્યતાઓથી દૂર રહે ને નમાઝ પઢે તથા ઝકાત આપે ને એ જ સાચો ધર્મ છે. ઇન્નલ લદીન કફરુ મિન અહલિલ કિતાબ વલ મુશરિકીન ફી નાર જહન્નમ ખાલિદીન ફીહા ઉલાઇક હુમ શરુલ બરિયા. બેશક કિતાબ વાળાઓમાંથી જેઓ નાસ્તિક થઈ ગયા, ઇનકાર કર્યો, તેઓ તથા મુશ્રિકો મૂર્તિ પૂજકો જહન્નમની આગમાં જશે ને સદા માટે તેમાં જ રહેશે. તમામ દુનિયામાં સૌ કરતા ખરાબ લોકો એ જ છે. ઇન્નલ લદીન આમનુ વઅમિલુ સ્સાલિહાતિ ઉલાઇક હુમ ખૈરુલ બરિયા. બેશક જે લોકો ઈમાન લાવ્યા અને સારા કામો કર્યા, નેક આમાલ કર્યા, તે લોકો જ બધી દુનિયાઓમાં શ્રેષ્ઠ છે, સૌથી ઉત્તમ છે. જઝાઉહુમ ઇન્દ રબ્બિહિમ જન્નાતુ અદનિન તજરી મિન તહતિહા અલ-અનહાર ખાલિદીન ફીહા અબદા રદિયલ્લાહુ અન્હુમ વ રદુ અન ઝાલિકા લિમન ખશિયા રબ્બા. તેમનો બદલો તેમના પાલનહાર પાસે હંમેશા રહેવાના બાગ બગીચા છે, જેની નીચે નદીઓ વહે છે, તેમાં તેઓ સદા માટે રહેનારા થશે, હંમેશના રહેશે. આ તેના માટે છે કે જે પોતાના પાલનહારથી બીતો રહે છે, ડરતો રહે છે.